एक निरांत मरीज हो बधा दर्द नी दवा जाने दर्द वो के कोई ना जाने दर्द वो के कोई ना जाने हाले हो के जे बधा जाने हाले वो के जे बधा जाने दर्द वो के कोई ना जाने दर्द वो के कोई ना जाने ક્યારે કોને શું કહ્યું યાદ પણ રહેતું નથી ક્યારે કોને શું કહ્યું યાદ પણ રહેતું નથી બસ હવે ચૂપચા રહેવાનો સમય આવી ગયો હા જમાના હા હવે તારો સમય આવી ગયો હા જમાના બંધ મુઠ્ઠી લાખની થઈ ગઈ છે સાચા અર્થમાં બંધ મુઠ્ઠી રાખને થઈ ગઈ છે સાચા અર્થમાં આપના પાલવનો છેડો હાથમાં આવી ગયો હા જમાના હા હવે તારો સમય આવી ગયો હા જમાના હા કેમ હો જીવન ઘડતર ઝાર હું શીખ્યો મરે કેમ હો જીવન ઘડતર ઝાર હું શીખ્યો મરે વાહ રે કિસ્મત કે મૃત્યુ હવે તારો સમય આવી ગયો ફૂલો કહી ચટકે લાગે છે કે તું છે ફૂલો કહીં ચટકે છે તો લાગે છે કે તું છે ઓ ફૂલો કહીં ચટકે છે તો લાગે છે કે તું છે ઓ શ્વાસોમાં કઈ મહકે છે તો લાગે છે કે તું છે ઓ ફૂલો કહીં તરતી રહે છે એક યાદ લોહીમાં સતત તરતી રહે છે એક યાદ લોહીમાં સતત આંખો ટપકે છે તો આંખો માંથી ટપકે છે તો લાગે છે કે તું છે ઓ ફૂલો કહીં ચટકે છે તો લાગે છે કે તું છે હો ફૂલો કહીં दीवालों पर सुनसान हवेली दीवालों पर परछायो थई भटके छे तो परछायो थई भटके छे तो लागे छे के तुझे तुझे तुझे हो फूलो कहीं चटके छे तो लागे छे के तुझे तुझे तुझे हो फूलो कहीं गजल विषे जातारु नाम लखवा जाऊ गजल विषे क्या लेखने अटके छे तो क्या लेखनी अटके छे तो लागे छे के तुझे तुझे तुझे हो भूलो कहीं चटके छे तो लागे छे के तुझे तुझे तुझे हो फूलो कहीं अतृप्त मारा मन ने आकाशे ऊपर हने अतृप्त मारा मन ने आकाशे ऊपर हने आ चांदनी छलके छे तो आ चांदनी छलके छे तो लागे छे के तुझे तुझे तुझे हो फूलो कहीं चटके छे तो लागे छे के तुझे तुझे तुझे हो श्वासों मा कहीं महके छे तो लागे छे के तुझे तुझे तुझे हो फूलो कहीं चटके छे तो लागे छे के तुझे ફરી પા ક્વચિત ચાલ્યા જવું તારું તરંગ માફક, ક્વચિત ચાલ્યા જવું તારું તરંગ માફક, ક્વચિત ચાલ્યા જવું ને ફરી પાછું, લાગણીના પળને ચાવું ફરી પાછું. એક વિધતા છે લગાતાર તારું હોવું નહીં, એક વિધતા છે લગાતાર તારું હોવું નહીં, અને મારું તને સ્વપ્ન ફરી પાછું, લાગણીના ફળને ચાવું ફરી પાછું. પછી એક દિવસ વાત જાણે એમ બની, ને પછી એક દિવસ વાત જાણે એમ બની, જવા દો ક્યાં બધું સંભાવું ફરી પાછું, લાગણીના ફળને ચાવું ફરી પાછું, ને વિયું વાસનાનું વાવું ફરી પાછું, બજારમાં હોવાની ગુજરીમાં લીલા ભાવને કેહો તો અડકું છું કોરા ચિતારમાં, ઓ કોરા ચિતારમાં આપણા સંબંધનું સોનેરી ના સાત સાત માળેથી ઉતરીને જોયું તો હાથ આવ્યું બાકસનું ખોખું. સાત સાત માળેથી ઉતરીને જોયું તો હાથ આવ્યું બાકસનું ખોખું. પાડોશી સાથેના ભીના સંકોચમાં સળગ્યું ના શ્વાસનું મલોખું. ચાંદા સૂરજની આંખે, ચાંદા સૂરજની આંખે, ચાંદા સૂરજની આંખે થઈને હું તો શોધું છું કાંડી અંધારમાં, ઓ કાંડી અંધારમાં આપણા સંબંધનું સોનેરી ના. ઉઘડતી ભૂખ જેવી અંધેરી નગરીમાં ગોતાતી કેવળ ધુમાડી. ઉઘડતી ભૂખ જેવી અંધેરી નગરીમાં ગોતાતી કેવળ ધુમાડી. મુલ્લા નીકળે તો એને માર્ગનું પૂછીએ, મુલ્લા નીકળે તો એને માર્ગનું પૂછીએ. પડઘાનું થાય કેમ પાણી, ઓ પડઘાનું થાય કેમ પાણી. શિમળાના ઝાડ જેવું, શિમળાના ઝાડ જેવું, શિમળાના ઝાડ જેવું ઉગ્યું એ કામ. કે માને ભેજવાળા ઢળતા વિસ્તારમાં, ઓ ઢળતા વિસ્તારમાં આપણા સંબંધનું સોનેરી નામ. કે હવે બોલા તું કાળા બજારમાં, ઓ કાળા બજારમાં હોવાની ગુજરીમાં લીલા અભાવને કેહો તો અડકું છું કોરા ચિતારમાં, ઓ કોરા ચિતારમાં આપણા સંબંધનું સોનેરી ના. વિચાર કરે ऐतबार करे दीवाना दिल तू हजिए नो ऐतबार करे जैसार वार ने बाने नवा प्रहार करे जखम सजाग बाग परिमल हवे तुए वो कर सजाग बाग परिमल हवे तुए वो कर कुसुम न छेड़ता माड़ियों पर विचार करे जखम जल भी ने कोई सार वार करे जखम जल विने कोई सार वार करे तो कल घणी रूझो विचार करे जखम निजलवीने आपनु मिलन ए जुदाई नो रंग छे आपनु मिलन ए जुदाई नो रंग छे झमक्यो छे जेने खूब तबाही नो रंग छे आपनु मिलन घेरो थयो तो और मुलायम बने गयो घेरो थयो तो और मुलायम बने गयो अमृत मजे मिलायो उदासी नो रंग छे आपनु मिलन ए जुदाई नो रंग छे आपनु मिलन बदल्या करे छे रंग गगन नित नवा नवा बदल्या करे छे रंग गगन नित नवा नवा आदि थी एनो एजा नो रंग छे आपनु मिलन ए जुदाई नो रंग छे आपनु मिलन क्षणे हूँ मने पण भूली जतो कोई अकल क्षणे हूँ मने पण भूली जतो कह तू तू कोक ए मां खुदाई नो रंग छे आपनु मिलन ए जुदाई नो रंग छे झंख्यो छे जेने खूब तबाही नो रंग રંગ છે આપણું મિલન. દ્રશ્ય આદ્રશ બનીને હે આદ્રશ દ્રશ બનીને તું માનવ થોડો ખા ઘડનારા માનવનો તું માનવ થોડો ખા.